શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 61મો શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, જેઠ માસની સુદ દશમીના દિવસે મંગળવારે હસ્ત નક્ષત્રમાં સર્વે નદીઓમાં ઉત્તમ ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા છે. આ તિથિ કાયા, મન અને વાણીથી થતા દશ પ્રકારના પાપોનો વિનાશ કરે છે, તેથી તેમનું નામ દશહરા એવું પડેલું છે. આ તિથિ બે દિવસનો યોગ ધરાવતી હોય તો તેમાં જે દિવસે હસ્ત નક્ષત્ર હોય તે પહેલી અથવા બીજી ગ્રહણ કરવી. જો અધિક જેઠ માસ હોય તો આ ગંગાવતરણ મહોત્સવ તે જ મહિનામાં ઉજવવો, પરંતુ મૂળ જેઠ માસમાં ઉજવવો નહીં. આ દશમીના દિવસે ગંગાજીની લક્ષ્મીજીની મૂર્તિમાં ભાવના કરીને મોટા ઉપચારોથી પૂજા કરવી. પૂજા કરનારે દસની સંખ્યામાં પુષ્પો, ગંધ, નૈવેદ્ય, ફળો, દીપ, ધૂપ અને તાંબુલથી શ્રદ્ધાપૂર્વક ગંગાજીની પૂજા કરવી. જો લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો સુવર્ણની, ચતુર્ભુજ અને ચંદ્રમા જેવી શ્વેત ગંગાજીની મૂર્તિ કરાવવી. તેમાં જમણા ઉપરના હાથમાં કળશ અને નીચેના હાથમાં વરદાનની મુદ્રા રાખવી અને ડાબા ઉપરના હાથમાં કમળનું પુષ્પ અને નીચેના હાથમાં અભયની મુદ્રા ધારણ કરાવવી. વળી તે શ્વેત વસ્ત્ર ને શ્વેત આભૂષણો ધારણ કરેલી ને મનોહર મુખવાળી ગંગાજીની મૂર્તિ તૈયાર કરાવવી. તેમનું બપોરના સમયે પૂજન કરવું. આ ઉત્સવમાં ગંગાવતરણના પદોનું ગાયન કરાવવું. પૂજાની સમાપ્તિ પછી જ ભોજન સ્વીકારવું. બાકીનો વિધિ સર્વ પૂર્વવત સામાન્ય વિધિ જાણવો. હે પુત્રો, જેઠ માસમાં જે દિવસે સૂર્યોદય સમયે જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે જ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક વિધિથી સ્નાન કરાવવું. તેમાં ઉજ્જવળ પાત્રમાં ભરેલા નિર્મળ ને ચંદન મિશ્રિત જળથી શંખ વડે, વૈદિક કે પૌરાણિક મંત્રોથી શ્રીકૃષ્ણ ભગવાનને સ્નાન કરાવવું. પછી રૂકમણી પતિને પીળા વસ્ત્રો, લાલ પાઘ અને આભૂષણો ધારણ કરાવવા. નૈવેદ્યમાં દાળ, ભાત, રોટલી, કઢી, વડા અને સમયાનુસાર પ્રાપ્ત થતા શાકો અર્પણ કરવા. આ ઉત્સવમાં ભગવાનની જળક્રીડાના પદોનું ગાન કરાવવું ને પૂજાના અંતે ભોજન કરવું. બાકીનો વિધિ સર્વ સામાન્ય જાણવો. હે પુત્રો, અષાઢ માસમાં સુદ પક્ષમાં જે દિવસે સૂર્યોદય સમયે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે અશ્વે સહિત અલંકૃત કરેલો રથ ભગવાનની આગળ ઉત્તર સન્મુખ સ્થાપન કરવો. શ્રીપતિ શ્રીકૃષ્ણ ભગવાનને લાલ અને પીળા વસ્ત્રો ધારણ કરાવવા ને કેટલાક સુવર્ણના આભૂષણો તથા આયુધો ધારણ કરાવવા. નૈવેદ્યમાં દહીં, ભાત, સાકર ને ગોળના લાડુ અર્પણ કરવા. રાજભોગની આરતી કરી પછી બાલ શ્રીકૃષ્ણને રથ પર બેસાડવા. રથયાત્રાના પદોનું ગાયન કરવું. વચ્ચે ચાર વાર ભોગ ધરવો ને ચાર વાર આરતી ઉતારવી. ત્યાર પછી રથ ઉપરથી ભગવાનને ઉતારી પોતાને સ્થાને વિરાજમાન કરવા. બાકીનો વિધિ સર્વસામાન્ય જાણવો. તેમાં પૂજાના અંતે ભોજન કરવું તે પણ જાણવું અને અષાઢ સુદ દેવપોઢીની એકાદશીના શયનોત્સવ ઉજવવો. હે પુત્રો, અષાઢ માસના વદ પક્ષના પડવાના દિવસે કે બીજના દિવસે વૃષભ રાશિમાં ચંદ્રનું બળ હોય ત્યારે અલંકૃત કરેલો હિંડોળો સ્થાપિત કરવો. એ હિંડોળામાં સાયંકાળે પ્રતિદિન શ્રી બાલકૃષ્ણને વિરાજમાન કરી આરતી ઉતારી બે ઘડી પર્યંત ઝુલાવવા. એક માસ પછી શ્રાવણવદ તૃતીયાના દિવસે છેલ્લે આરતી ઉતારી હિંડોળેથી ઉતારવા. એક માસ પર્યંત પ્રતિદિન હિંડોળાના પદોનું ગાન કરવું. બાકીનો પૂજાવિધિ સર્વસામાન્ય જાણવો. હે પુત્રો, શ્રાવણ માસના સુદ પક્ષમાં ચતુર્થીના દિવસે મંગળવારે મધ્યાહ્ન સમયે બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો છે. આ ચોથ બે દિવસ વ્યાપ્તિ હોય તો પણ બીજી જ ચોથ વરાહ ભગવાનની પૂજા માટે ગ્રહણ કરવી. પૂજારીએ તે દિવસે વરાહ ભગવાનના નામે શ્રી વાસુદેવ ભગવાનની પૂજા કરવી, ભગવાનને કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવા, નૈવેદ્યમાં દૂધપાક ને વડા વિશેષપણે અર્પણ કરવા અને વરાહ ભગવાનના જન્મના પદોનું ગાયન કરાવવું અને મોટી પૂજા કરવી, તેમજ પૂજાના અંતે ભોજન કરવું. હે પુત્રો, જો પૂજા કરનારને વરાહ સ્વરૂપની જ પૂજા કરવી હોય તો પોતાની શક્તિ પ્રમાણે વરાહ ભગવાનની સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી, તેમાં શરીર મનુષ્યનું અને મુખારવિંદ સુકરનું કરવું, શરીર થોડું રૃષ્ટપુષ્ટ કરવું ને મહાભયંકર જણાતું કરવું, ચાર ભુજાવાળા તેમને જમણા નીચેના હાથના ક્રમથી ગદા, ચક્ર, શંખ અને પદ્મા ધારણ કરાવી વિરાજમાન કરવા, બે હાથ જોડીને મુનિજનોથી સ્તુતિ કરાતા તે વરાહ ભગવાનની ડાબી બાજુ ઉપરના ભાગે લક્ષ્મીજી બેસાડવા, પૃથ્વી અને શેષનાગને તેમના ચરણના અનુયાયી બનાવવા, પછી મધ્યાહ્ન સમયે તેમની પૂજા કરવી. હે પુત્રો, શ્રાવણ માસના સુદ પક્ષની વ્રતની એકાદશીના અથવા બારસના દિવસે ભગવાનને પવિત્રા અર્પણ કરવા. તે પવિત્રા સુવર્ણતંતુ, રજતતંતુ, શણના છીડાના તંતુ, દર્ભના તંતુ અને બ્રાહ્મણે કાતેલા સૂત્રથી તૈયાર કરેલા સર્વોત્તમ મનાયેલા છે. તે પવિત્રાની મધ્યે જે પવિત્રું 360 તંતુથી બનાવેલું હોય તે પવિત્રોત્તમ કહેલું છે. 270 તંતુથી કરેલું પવિત્રું મધ્યમ અને 180 તંતુઓથી તૈયાર કરેલું પવિત્રું કનિષ્ઠ કહેલું છે. 3 સૂત્રોથી કરેલા પવિત્રા સાધારણ કહેલા છે. વળી 100 ગ્રંથિવાળું શોભાયમાન પવિત્રું ઉત્તમ, 50 ગ્રંથિવાળું મધ્યમ અને 36 ગ્રંથિવાળું પવિત્રું કનિષ્ઠ કહેલું છે. વળી ત્રીજો ભેદ કે પ્રતિમાની નાભી પર્યંત આવતું પવિત્રું કનિષ્ઠ, સાથળ સુધી આવતું પવિત્રું મધ્યમ અને જાનુ પર્યંત આવતું પવિત્ર ઉત્તમ મનાયેલું છે. આ ઉત્સવમાં આટલો વિધિ જ વિશેષ છે, બાકીનો કમલા અને રાધિકાપતિનો પૂજા આદિકનો વિધિ તો હંમેશના પ્રમાણે જાણવો. હે પુત્રો, શ્રાવણ માસની વદ અષ્ટમી તિથિએ પ્રાતઃકાળે અજય વિપ્રથકે સુમતી દેવીને ત્યાં સાક્ષાત ઉદ્ધવજીના અવતાર શ્રી રામાનંદ સ્વામીનો આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થયો છે, તેથી પ્રાતઃકાળે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણની નિર્માણ કરેલી રામાનંદ સ્વામીની મૂર્તિને સર્વતોભદ્રમંડળને વિશે સ્થાપન કરી મહાપૂજાના વિધિથી પૂજન કરવું. આ મૂર્તિ પુષ્ટ, દ્વિભુજ, શોભાયમાન વસ્ત્રો ધારણ કરેલી, કર્ણ સુધી દીર્ઘ નેત્રોવાળી, પ્રસન્ન મુખવાળી, ભક્તજનો પર અનુગ્રહ કરતી, શાંત, જમણા હાથમાં જપમાળાને ધારણ કરી રહેલી, તેમજ ભક્તજનો દ્વારા ચંદન પુષ્પાદિક વડે પૂજા કરાયેલી અતિશય મનોહર તૈયાર કરવી. પૂજાના સમયે રામાનંદ સ્વામીના જન્મકર્મોનું વર્ણન કરતા પદોનું ગાન કરાવવું, પછી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો અને તે ઉત્સવનો વિધિ મેં તમને પહેલેથી જ કહી દીધો છે. હે પુત્રો, ઉદ્ધવ સંપ્રદાયને વિશે રહેલા મનુષ્યોને અવશ્યપણે ઉજવવા યોગ્ય શ્રી વિષ્ણુ ભગવાનના વાર્ષિક મહોત્સવોનો વિધિ મેં તમને કહ્યો. આ ઉત્સવોને વિશે તે સમયે આભૂષણ, નૈવેદ્ય અને વસ્ત્રનો જે અલગ અલગ ભેદ કહ્યો એ ભેદ પોતાના ધન સંપત્તિના વૈભવ અનુસાર જાણવો. જે પુરુષને દેશ, કાળ અને ધનાદિકની અનુકૂળતા ન હોય તે પુરુષને તો પૂજામાં પોતાની શક્તિ અનુસાર ભૂષણાદિકનું અર્પણ કરવું. જો ધન સંપત્તિનો યોગ હોય તો પૂજા કરનારે ભગવાનની પ્રસન્નતાને માટે આ કહેલા તેમના ઉત્સવોમાં ધન વાપરવાની ક્યારેય પણ કંજુસાઈ ન કરવી, તેમજ ભગવાનના ઉત્સવો ઉજવવામાં ક્યારેય પણ કરજ ન કરવું. કારણ કે શક્તિ પ્રમાણે ભક્તિભાવની સાથે અર્પણ કરેલા એક પત્રથી પણ ભગવાન રાજી થઈ જાય છે. હે પુત્રો, જે ભક્તની પાસે ભગવાનની અચળ કે ચળ મૂર્તિ હોય, તેમણે પૂર્વે કહેલા ધર્મોનું આચરણ કરી તે મૂર્તિનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરવું. આ ઉત્સવમાં જે જે વિષ્ણુ ભગવાનના ઉત્સવોને વિશે પૂજા કરવાનું કહ્યું તે તેમની પૂજાના મંત્રો પણ પોતે પોતાના અધિકારને અનુસારે જાણવા. તેમાં બ્રાહ્મણાદિ ત્રણ વર્ણના ભક્તજનોએ રમાપતિ ભગવાનની પૂજા વેદોક્ત કે પુરાણોક્ત મંત્રોથી કરવી અને શૂદ્ર તથા સ્ત્રીઓએ નામ મંત્રથી પૂજા કરવી. આ સર્વે ઉત્સવોમાં અહિંસા, બ્રહ્મચર્ય આદિક વ્રતના અંગભૂત જે જે નિયમો કહેલા છે તે સર્વે નિયમો દરેક વ્રત અને ઉત્સવને વિશે પ્રયત્નપૂર્વક પાળવા. હે પુત્રો, આ પૃથ્વી પર જે વૈષ્ણવો મેં કહ્યું એ પ્રમાણે વર્તીને વ્રતો તથા ઉત્સવોનું આચરણ કરશે તે મનુષ્યો રમાપતિ શ્રીકૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય થશે અને તેના પરમપદ ધામને પ્રાપ્ત કરશે તેમાં કોઈ સંશય નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલો વાર્ષિક વ્રતો તથા ઉત્સવોનો વિધિ યથાર્થપણે શ્રવણ કરી ભગવાન શ્રીહરિના સમગ્ર અભિપ્રાયને જાણી બંને આચાર્યો અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી બહુ જ પ્રસન્ન થયા ને તે પ્રમાણે જ તેનું અનુસરણ કરવા લાગ્યા તથા તે જ પ્રમાણે પોતાના શિષ્યોને ઉપદેશ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વાર્ષિક વ્રતો તથા ઉત્સવોનું નિરૂપણ કરતા ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસના ઉત્સવોનું નિરૂપણ કર્યું એ નામે 61મો અધ્યાય પૂર્ણ થયો.